श्री नारद पुराण पूर्व भाग भाग पहलो अध्याय छ। गंगा यमुना संगम प्रयाग काशी तथा गंगा तेमज गायत्री नो महिमा। सुत जी कहे छे भगवान नी भक्ति नो आ महात्मय सांभळीने नारद जी बहु प्रसन्न थया। तेमणे ज्ञान विज्ञान ना पारगामी सनक मुनि ने फरी आ प्रमाणे प्रश्न करी। नाथजी एटले के नारद जी बोलिया, हे मुने, तमे शास्त्रोना पारदर्शी विद्वान छो, मारा पर अत्यंत दया करीने यथार्थ रीते बतलावो के क्षेत्रों में उत्तम क्षेत्र तथा तीर्थों में उत्तम तीर्थ क्यों छे। सनक जीए कह्युं, हे ब्राह्मण, आ अति गोपनीय प्रसंग छे, सांभळो। उत्तम क्षेत्रनुं आ वर्णन सर्व प्रकारनी संपत्तिओने आपनारुं श्रेष्ठ दुःस्वप्ननुं नाशक पवित्र धर्मन अनुकूल पापहारी तथा शुभ छे। મુનિઓએ નિત્ય નિરંતર આ શ્રવણ આ પ્રસંગનું શ્રવણ કરવું જોઈએ। ગંગા અને યમુનાનો જે સંગમ છે તેને જ મહર્ષિઓ શાસ્ત્રોમાં ઉત્તમ ક્ષેત્ર તથા તીર્થોમાં ઉત્તમ તીર્થ કહે છે। બ્રહ્મા વગેરે સમસ્ત દેવતા મુનિ અને પુણ્યની ઈચ્છા રાખનારા બધા મનુષ્ય શ્વેત અને શ્યામ જળથી ભરપૂર તે સંગમ તીર્થનું સેવન કરે છે। ગંગાને પરમ પવિત્ર નદી સમજવી જોઈએ, કેમ કે તેની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી થઈ છે। એ જ પ્રમાણે યમુના પણ સાક્ષાત સૂર્યની પુત્રી છે। હે બ્રહ્મન, આ બંનેનો સંગમ પરમ કલ્યાણકારી છે। હે મુને, નદીઓમાં શ્રેષ્ઠ ગંગા સ્મરણ માત્રથી સમસ્ત અનિષ્ટોનો નાશ કરનારી, સંપૂર્ણ પાપોને દૂર કરનારી તથા સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે। હે મહામુને, સમુદ્ર પર્યંત પૃથ્વી પર જે જે પુણ્યક્ષેત્ર છે તે બધાથી અધિક પુણ્યક્ષેત્ર તે બધાથી અધિક પુણ્યતમ ક્ષેત્ર પ્રયાગને જ જાણવું જોઈએ, જે બ્રહ્માજી યજ્ઞ દ્વારા ભગવાન લક્ષ્મીપતિનું યજન કર્યું છે તથા બધા મહર્ષિઓએ પણ ત્યાં નાના પ્રકારના યજ્ઞો કર્યા છે। બધા તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્ય થાય છે તે બધા મળીને ગંગાજીના એક બુંદ જળથી વરેલા અભિષેકના સોળમા ભાગની પણ બરાબરી કરતા નથી। જે ગંગાજીથી 100 યોજન દૂર ઊભો રહીને પણ ગંગા ગંગાનું ઉચ્ચારણ કરે છે તે પણ સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે। પછી જે ગંગામાં સ્નાન કરે છે તેના માટે તો કહેવું જ શું, ભગવાન વિષ્ણુના ચરણ કમળથી પ્રગટ થઈને ભગવાન શિવજીના મસ્તક પર વિરાજમાન થનારી ભગવતી ગંગા મુનિઓ અને દેવતાઓ દ્વારા પણ સારી પેટે સેવન કરવા યોગ્ય છે। પછી સાધારણ મનુષ્યને માટે તો આ વાત જ ક્યાં છે। ગંગા ગંગેતી યો બ્રુયાદ યોજના નામ શતે સ્થિતિ સોઅપી મુચ્યેત પાપેભ્ય કિમુ ગંગાભિષેકવાન વિષ્ણુ પાદોદ્ભવા દેવી વિશ્વેશ્વર શિરઃ સ્થિતા સંસેવ્યા મુનિભિર્દેવ્યે કિમ પુનઃ પામરે જનેહિ। નારદ પર્વ નારદ પુરાણનું પૂર્વ ભાગમાં 6ઠા અધ્યાયના 12 થી 13 શ્લોક સંખ્યા। શ્રેષ્ઠ મનુષ્ય પોતાના લલાટમાં જ્યાં ગંગાજીનું રેતીનું તિલક કરે છે ત્યાં જ અર્ધચંદ્રની નીચે પ્રકાશિત થનારું ત્રીજું નેત્ર સમજવું જોઈએ। ગંગામાં કરેલું સ્નાન અત્યંત પુણ્યપ્રદ તથા દેવતાઓને માટે પણ દુર્લભ છે, તે ભગવાન વિષ્ણુનું સારૂપ્ય આપનારું છે। આનાથી વધીને એના મહિમા વિશે શું કહી શકાય। ગંગામાં સ્નાન કરનાર પાપીઓ પણ સર્વ પાપોથી મુક્ત થઈને શ્રેષ્ઠ વિમાન પર બેસીને પરમધામ વૈકુંઠમાં ચાલ્યા જાય છે। જેમણે ગંગામાં સ્નાન કર્યું છે તે મહાત્મા પુરુષ પિતા અને માતાના કુળની અનેક પેઢીઓનો ઉદ્ધાર કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે। હે બ્રહ્મન, જે ગંગાજીનું સ્મરણ કરે છે તેણે બધા તીર્થોમાં સ્નાન અને સર્વ પુણ્યક્ષેત્રોમાં નિવાસ કરી લીધો, એમાં સંશય નથી। ગંગા સ્નાન કર્યું છે એવા મનુષ્યને જોઈને પાપી પણ સ્વર્ગલોકનો અધિકારી થઈ જાય છે। તેના અંગોનો માત્ર સ્પર્શ કરવાથી તે દેવતાઓનો અધિપતિ થઈ જાય છે। ગંગા તુલસી ભગવાનના ચરણોમાં અવિરત ભક્તિ તથા ધર્મોપદેશક સદગુરુમાં શ્રદ્ધા આ બધા મનુષ્યને માટે અત્યંત દુર્લભ છે। ગંગા ચ તુલસી ચેવ હરિભક્ત રચચલા અત્યંત દુર્લભા નૃણામ ભક્તિ ધર્મ પ્રવક્તરી। નારદ પુરાણ પૂર્વભાગ 6 અધ્યાયનો 21મો શ્લોક। ઉત્તમ ધર્મનો ઉપદેશ આપનારા ગુરુના ચરણોની ધૂળ, ગંગાજીની માટી તથા તુલસીના મૂળની માટીને જે મનુષ્ય ભક્તિપૂર્વક પોતાના મસ્તક પર ધારણ કરે છે તે વૈકુંઠ ધામમાં જાય છે. જે મનુષ્ય મનમાં જ એવી અભિલાષા કરે છે કે હું ક્યારે ગંગાજીની સમીપે જઈશ અને ક્યારે તેમના દર્શન કરીશ, તે પણ વૈકુંઠ ધામમાં જાય છે. હે બ્રહ્મન, બીજી વાતો વધારે કહેવાથી શું લાભ? સાક્ષાત ભગવાન વિષ્ણુ પણ સેંકડો વર્ષોમાં ગંગાજીના મહિમાનું વર્ણન કરી શકે એમ નથી. અહો, માયાએ સંપૂર્ણ જગતને મોહમાં નાખી દીધું છે. આ કેટલી અદ્ભુત વાત છે. કેમ કે ગંગા અને તેનું નામ ઉપલબ્ધ હોવા છતાં પણ લોકો નરકમાં જાય છે. ગંગાજીનું નામ સંસારના દુઃખોનું નાશક છે. તુલસીનું નામ તથા ભગવાનની કથા કહેનારા સાધુ પુરુષ પ્રતિ કરેલી ભક્તિનું પણ આવું જ ફળ છે. જે એકવાર પણ ગંગા આ બે અક્ષરના નામનું ઉચ્ચારણ કરી લે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. ગંગાયા મહિમા બ્રહ્મન વક્તુમ વર્ષ સતેરપી ન શક્યતે વિષ્ણુનાપી કિમન્યેર બહુર ભાષિતે. અહો માયા જગત સર્વમ મોહ યત્યેત અદ્ભુતમ યતો વે નરકમ યાંતિ ગંગા નામની સ્થિત અપિ હિ. સંસાર દુઃખ વિચ્છેદી ગંગા નામ પ્રકીર્તતમ તથા તુલ્યશ્યા ભક્તિસ્વ હરિકીર્તિ પ્રવક્તરી. શક્રુદ પ્યુ ચરેદ યસ્તુ ગંગેત્ય વાક્ષરદ્વયમ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુલોકમ સગચ્છતિ. નારદ પુરાણ અધ્યાય 6 પૂર્વભાગનો 24-27 શ્લોક સંખ્યા. પરમ પુણ્યમય આ ગંગા નદીનું જો મેષ તુલા અને મકરની સંક્રાંતિઓમાં અર્થાત વૈશાખ કાર્તક અને માઘના મહિનામાં ભક્તિપૂર્વક સેવન કરવામાં આવે તો સેવન કરવાવાળા સંપૂર્ણ જગતને પવિત્ર કરી દે છે. હે દ્વિજશ્રેષ્ઠ, ગોદાવરી, ભીમરથી, કૃષ્ણા, નર્મદા, સરસ્વતી, તુંગભદ્રા, કાવેરી, યમુના, બાહુદા, વેત્રવતી, તામ્રપર્ણી તથા સરયુ વગેરે બધા તીર્થોમાં ગંગાજી સૌથી મુખ્ય છે. જે સર્વવ્યાપી ભગવાન વિષ્ણુ સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે તે પ્રમાણે સર્વ પાપોનો નાશ કરનારા ગંગા દેવી બધા તીર્થોમાં વ્યાપ્ત છે. અહો, મહાન આશ્ચર્ય છે. પરમ પાવની જગદંબા ગંગા સ્નાન પાન વગેરે દ્વારા સંપૂર્ણ સંસારને પવિત્ર કરી રહી છે, છતાં મનુષ્ય તેમનું સેવન કેમ કરતો નથી? એ જ પ્રમાણે વિખ્યાત કાશીપુરી પણ તીર્થોમાં ઉત્તમ તીર્થ અને ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર છે. સમસ્ત દેવતા તેનું સેવન કરે છે. આ લોકમાં કાનવાળા પુરુષોના તેજ બે કાન ધન્ય છે અને તેજ અનેક શાસ્ત્રોનું જ્ઞાન ધારણ કરનારા છે, જેમના દ્વારા વારંવાર કાશીનું નામ સાંભળવામાં આવ્યું છે. હે દ્વિજશ્રેષ્ઠ, જે મનુષ્ય અવિમુક્ત ક્ષેત્ર કાશીનું સ્મરણ કરે છે તે સર્વ પાપોનો નાશ કરીને ભગવાન શિવના લોકમાં જાય છે. મનુષ્ય સોયોજન દૂર રહીને પણ જો અવિમુક્ત ક્ષેત્રનું સ્મરણ કરે છે તો તે મહાપાપી હોય તો પણ ભગવાન શિવના રોગ શોક રહિત નિત્યધામમાં ચાલ્યા જાય છે. હે બ્રહ્મન, જે દેહ ત્યાગ સમયે અવિમુક્ત ક્ષેત્રનું સ્મરણ કરી લે છે તે પણ બધા પાપોથી છૂટીને શિવધામને પ્રાપ્ત થઈ જાય છે. કાશીના ગુણો વિશે અહીં બહુ કહેવાથી શું લાભ? જે કાશીનું નામ પણ લે છે તેમનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષા ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. તેમનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષા ચારે પુરુષાર્થ સિદ્ધ થઈ જાય છે. હે બ્રહ્મન, ગંગા અને યમુનાનો સંગમ એટલે કે પ્રયાગ તો કાશીથી પણ ચડિયાતો છે. કેમ કે તેમના દર્શન માત્રથી મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. સૂર્ય મકર રાશિ પર હોય ત્યારે જ્યાં ક્યાંય પણ ગંગા સ્નાન કરવામાં આવે તો તે ગંગાજી સ્નાન પાન વગેરે દ્વારા સંપૂર્ણ જગતને પવિત્ર કરીને અંતમાં ઇન્દ્રલોકમાં પહોંચાડે છે. લોકોનું કલ્યાણ કરનારા લિંગ સ્વરૂપ ભગવાન શંકર પણ જે ગંગાનું સેવન કરે છે તેના મહિમાનું સંપૂર્ણ વર્ણન કોણ કરી શકે છે? શિવલિંગ સાક્ષાત શ્રી હરિરૂપ છે અને શ્રી હરિ સાક્ષાત શિવલિંગ રૂપ છે. આ બંનેમાં સહેજ પણ અંતર નથી. જે આ બંનેમાં અંતર માને છે તેની બુદ્ધિ ખોટી છે. અજ્ઞાનના સમુદ્રમાં ડૂબેલા પાપી મનુષ્યો જે આદિ અંતરહિત ભગવાન વિષ્ણુ અને શિવમાં ભેદભાવ કરે છે, જે સંપૂર્ણ જગતના સ્વામી અને કારણોના પણ કારણ છે, તે જ ભગવાન વિષ્ણુ જે પ્રલયકાળમાં રુદ્રરૂપ ધારણ કરે છે એવું વિદ્વાનોનું કહે છે. ભગવાન રુદ્ર જ વિષ્ણુ સ્વરૂપે સમસ્ત જગતનું પાલન કરે છે, તેઓ જ બ્રહ્માજીના રૂપમાં સંસારનું સર્જન કરે છે અને અંતમાં હર રૂપે તેઓ જ ત્રણેય લોકનો સંહાર કરે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુ શિવ તથા બ્રહ્માજીમાં ભેદબુદ્ધિ કરે છે તે અત્યંત કષ્ટપ્રદ નરકમાં જાય છે. જે ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્માજીને એક રૂપે જુએ છે તે પરમાનંદને પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે જે અનાદિ સર્વજ્ઞ જગતના આદિ સ્રષ્ટા તથા સર્વત્ર વ્યાપક છે તે ભગવાન વિષ્ણુ જ શિવલિંગ રૂપે કાશીમાં વિદ્યમાન છે. કાશીપુરીનું વિશ્વેશ્વર શિવલિંગ જ્યોતિર્લિંગ કહેવાય છે. શ્રેષ્ઠ મનુષ્ય તેમના દર્શન કરીને પરમ જ્યોતિને પ્રાપ્ત થાય છે. જેણે ત્રિભુવનને પવિત્ર કરનારી કાશીપુરીની પરિક્રમા કરી લીધી તેના દ્વારા સમુદ્ર પર્વત તથા સાત દ્વીપો સહિત પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ. ધાતુ માટી લાકડું કે પથ્થર અથવા ચિત્ર વગેરેથી નિર્મિત જે ભગવાન શિવ અથવા વિષ્ણુની નિર્મળ પ્રતિમાઓ છે તે બધામાં ભગવાન વિષ્ણુ વિદ્યમાન છે. જ્યાં તુલસીનો બગીચો કમળનું વન અને પુરાણોનો પાઠ થાય ત્યાં ભગવાન વિષ્ણુ સ્થિત રહે છે. હે બ્રહ્મન, પુરાણની કથા સાંભળવામાં જે પ્રેમ ઉમટે છે તે ગંગા સ્નાન જેવો છે તથા પુરાણની કથા કહેનાર વ્યાસ પ્રત્યે જે ભક્તિ હોય છે તે પ્રયાગ તુલ્ય માનવામાં આવે છે. જે પુરાણોક્ત ધર્મનો ઉપદેશ આપીને જન્મ મૃત્યુરૂપી સંસાર સાગરમાં ડૂબેલા જગતનો ઉદ્ધાર કરે છે તે સાક્ષાત શ્રી હરિ સમાન છે. ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવતા નથી તથા ગુરુથી વધીને કોઈ તત્વ નથી. નાસ્તિ ગંગા સમમ તીર્થ, નાસ્તિ માતૃ સમો ગુરુ, નાસ્તિ વિષ્ણુ સમઃ દેવ, નાસ્તિ તત્વમ ગુરોહો પરમ. નારદ પુરાણ પૂર્વ અધ્યાય પૂર્વ ભાગ છઠ્ઠા અધ્યાય 58મો શ્લોક. જેમ ચારે વર્ણોમાં બ્રાહ્મણ, નક્ષત્રોમાં ચંદ્રમા તથા સરોવરોમાં સમુદ્ર શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે પુણ્ય તીર્થો અને નદીઓમાં ગંગા સૌથી શ્રેષ્ઠ છે. શાંતિ સમાન કોઈ બંધુ નથી, સત્યથી વધીને કોઈ તપ નથી, મોક્ષથી મોટો કોઈ લાભ નથી અને ગંગા સમાન કોઈ નદી નથી. નાસ્તિ શાંતિ સમો બંધુર, નાસ્તિ સત્યા તપરમ તપઃ પરમ તપઃ, નાસ્તિ મોક્ષાત પરો લાભો, નાસ્તિ ગંગા સમા નદી. નારદ પુરાણ પૂર્વ ભાગ અધ્યાય 6 શ્લોક 60. ગંગાજીનું ઉત્તમ નામ પાપરૂપી વનને ભસ્મ કરવા માટે દાવાનળ જેવું છે. ગંગા સંસાર રૂપી રોગોને દૂર કરનારી છે, તેથી યત્નપૂર્વક તેમનું સેવન કરવું જોઈએ. ગાયત્રી અને ગંગા બંને સમસ્ત પાપોને હરનારી છે. હે નારદજી, જેની આ બંનેમાં ભક્તિ નથી તેને પતિત માનવો જોઈએ. ગાયત્રી વેદોની માતા છે અને જાહ્નવી એટલે કે ગંગા સંપૂર્ણ જગતની જનની છે. તે બંને સમસ્ત પાપોના નાશનું કારણ છે. જેના પર ગાયત્રી પ્રસન્ન થાય છે તેના પર ગંગાજી પણ પ્રસન્ન થાય છે. જે બંને ભગવાન વિષ્ણુની શક્તિથી સંપન્ન છે તેથી સંપૂર્ણ મનોરથો પૂર્ણ કરનારી છે. ગંગા અને ગાયત્રી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોના ફળરૂપે પ્રગટ થયા છે. આ બંને નિર્મળ તથા પરમ ઉત્તમ છે અને સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરવા માટે ગાયત્રી અને ગંગા બંને અતિ દુર્લભ છે. એ જ પ્રમાણે તુલસી પ્રતિભક્તિ અને ભગવાન વિષ્ણુની સાત્વિક ભક્તિ પણ દુર્લભ છે. અહો, મહાભાગા ગંગાનું સ્મરણ કરવાથી જે સમસ્ત પાપોનો નાશ કરનારી, દર્શન કરવાથી ભગવાનનો વિષ્ણુ લોક આપનારી તથા જળપાન કરવાથી ભગવાનનું સારૂપ્ય આપનારી છે. ગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના ઉત્તમ ધામમાં જાય છે. અહો ગંગા મહાભાગ સ્મૃતા પાપ પ્રણાશિની, હરિલોક પ્રદા દ્રષ્ટા પિતા સારૂપ્યદાયિની, યત્ર સ્નાતા નરાયાંતિ વિષ્ણોઃ પદમ ઉન્નતમ પદન ઉત્તમમ. નારદ પુરાણ પરભાગ છઠ્ઠા અધ્યાય 67મો શ્લોક. જગતનું ધારણ પોષણ કરનારા સર્વવ્યાપી સનાતન ભગવાન નારાયણ ગંગા સ્નાન કરનારા મનુષ્યને ઇચ્છિત ફળ આપે છે. જે શ્રેષ્ઠ માનવ ગંગાજળના એક બૂંદથી પણ અભિષિક્ત થાય છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમધામને પ્રાપ્ત કરી લે છે. ગંગાના જળબિંદુનું સેવન કરવા માત્રથી રાજા સગરના પુત્રોને પરમ પદની પ્રાપ્તિ થઈ. અધ્યાય 6 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।